આપણને બધી ખ્યાલ ના હશે જૂની માં ખ્યાલ રહે, જૂની દ્રષ્ટિ બગડે તો ખ્યાલ રહે, નવી દ્રષ્ટિ બગડે તો ખ્યાલ રહે. બગડેલી દ્રષ્ટિ જો ફરીથી બગડે તો એનો ખ્યાલ ના રહે કે ખ્યાલ રહે. ફરી બગડે એટલે ખ્યાલ રહે, દેખાય એનું મોડું. હા, પેલું પેલું ના પુરુષ વિચાર બધા માટે ભૂલી જવાય મહિને બે મહિને એકદમ કરીએ એની પાસે દાદા આ દ્રષ્ટિ ના બગડે એવું એવું કઈ કરવું. આપણું જ્ઞાન છે, બીજું કઈ નથી. જ્ઞાન છે દાદા, બરાબર છે. એ વિઝન છે, એવું વિઝન દેખાય એવું નથી. એ બધા ના દેખાય એવું. હા, એટલે આવું કઈ ગોઠવણી કરી દેખાય. આપણી અંદર જે વિષય ની ગ્રંથિ હોય એ ખલાસ થોડી થઈ જાય. જોવાથી જોવાથી બહુ ઉડી જાય, બીજો રોગ ના વધે, નીકળી જાય. ના વધારે વધારે આપડે નીકળવા માટે ઉપાય કરવાનો છે. આખો દાવ જોવાનું જતું રે બધું વૈરાગી આવી જાય. કેટલા ઘંટી રાખી પડે એ તો બહુ મોસ્ટ આવે વધારે રોગ નીકળે ને પૂરા થાય ને ફરી ધંધો કરવાની વિચારશીલ ના હોય, વિચારશીલ ના હોય. આ પંજાબ આ અત્યારે પંજાબ યુરોપ પાકિસ્તાન એ બધા ના વિચાર છે ને અવધ પરિવાર નાગુ દેખાતા બધા ઊંચું થાય. તો એટલે અમારા દાદા ઉડી શકે ખરા, અમારે ઉડી શકે ખરા, તમારે એટલે એક જણ ની હાજરી રાખીએ એક્સ્ટ્રા, એક માણસ વધારે એક્સ્ટ્રા રવાની રાખીએ, એક રવા રાખીએ એટલે ચેત્યા કરે, એક માણસ એક્સ્ટ્રા રાખીએ પ્રયોગ વખતે. જોખમ લાગે છે ને એટલે આકર્ષક થાય એવું નહીં કરવાનું, બરાબર એવી સતર્ક કરવાનું. વિકાર ઘટે એટલા માટે થઈ ગયો, ત્યાં વિકાર ઘટે એટલા માટે એ તો બ્રશ ના કરેલો મોવા હોય તો ગંદાય. આ તો દૂર થી અબક ખાઈ જાય છે માણસ, દાદા દૂર થી અબક ખાઈ જાય બધું બની ખાલી ને હોય ને. જે જરૂરિયાત છે તો ગંધાય ને, મોં ભલે ગંધાય, મોટા ને ખાવા માટે છે, તારે જે જરૂર છે ના ગંધાય, એ ગંધાય, એ ગંધા નું વધારે. તો મેં મારા અવયવો ને જોયું તું, મારા અવયવો શરીર ના આપણે જે કપડા પહેર્યા હોય એમાં એમાં ગંધા આવે. તો મૂળ વસ્તુ તો કેટલી ગંધા આવી હશે, કપડા જો આટલા ગંધ વાળતા હોય તો એ મૂળ કેટલું ગંધાતું હશે. ભગવાન પ્રિય નથી, એ વાત ને દેખવાનું પ્રિય નથી, કેટલા આટા એ તો સમજાય, સાયકોલોજી ઇફેક્ટ કેટલા આટા વગાઈ ગયા, એના આડા કેટલા બધા એ થઈ ગયા છે સાયકોલોજી ઇફેક્ટ ના. અત્યારે સમજાય છે તો એની સાયકોલોજી ઇફેક્ટ થઈ ગયો ને. એની વિરુદ્ધમાં અત્યારે જે મન એક્સેપ્ટ કરે છે કે આમ છે તેમ છે તો એની અસર વર્ષ આવી ગયો ને. બરાબર નવા ઉભા નહીં થતા, નવો ચાર્જ નહીં થતો, દાદા મારા માં હવે દાદા આ દોઢ આપણને કાઢવું છે એ બધું રોકે છે. જોજો કરે કે માલ ખાડા પછી ઓપન થઈ ગયા તો કે આ તો મન પાછું હરી જાય એમ જ એમને એમ જ પાછું મજબૂત થાય નઈ તારા કરી ગયા કેવાય ગુજરાત ના જે પ્રજા વિચારતી છે આવી નાવન જ ના કરી શકે એને પછી એક માણસે મને એવું કહ્યું એક જ થોડો સ્ત્રી આવું જોઉં તો મને 12 મહિના સુધી વિચાર વિચેલો વિચારો કરું અરેરાટી જુટી જાય મુખ્ય વસ્તુ એ છે સ્ત્રી માં દોષ નથી આપણી દ્રષ્ટિમાં રોગ છે દ્રષ્ટિ રોગ કેવી છે કરવાનું તો કરવું કરવાનું બંધ થઈ ગયું બરાબર ચાલે છે ને તારે એકલો રહે એવા માણસ તો કરે છે વાતાવરણ બદલાય એકબીજા ની અસર પડે છે પેલું એવી કોઈ ચર્ચા જ ના હોય એના સંબંધી કોણ વિચારવાનું પછી થયું નહીં થતું એના વિચારો કોણ થશું ના વિચાર એ જડ છે રસ પડે છે અંદર રસ પડે છે ઇન્ટરેસ્ટ પડે છે નહી ક્ષેત્ર કે નહી ક્ષેત્ર Yeah. બદલી નાખું ને કઈક પોઈન્ટ કઈક બીજું એ કરી નાખું તો જતું રહે, કશો વાંધો ના આવે. આજે જાણીને આવું, આજથી બંધ કરી દેવું. ના, પ્રોમિસ આપી છે આપને. બગાડવાની દ્રષ્ટિ ખેંચાય પછી આપણે અંદર ઊંધા તો ઉતર્યા નથી, ખાલી જોયું જ છે. એને પ્રોટેક્શન આપતા હતા ભાઈ, તો આજે જાણ્યું ત્યાંથી આજથી બંધ કરશું. મને દાદા એવું થાય દ્રષ્ટિ ખેંચાય જોવાનો હેતુ શું છે? કા હેતુ થી જુએ છે? આ શરીર માંથી જે કઈ પડી જાય ને, નાક નાક માં શું નીકળે? એ સંદાસ કહેવાય. સંદાસ શું નીકળે? મેલ. એ સંદાસ કહેવાય. મોડા લેબર નીકળે ને, એ સંદાસ કહેવાય. ઉલટી નીકળે તે સંદાસ કહેવાય. સંદાસ ની જરૂરિયાત પડે છે એટલે સંદાસ કરે છે. સંદાસ ની જરૂરિયાત પડે છે એટલે શોખ ના હોય. જ્ઞાન મળ્યા પછી ના રહી મય ખટકો થાય કે ત્યાં દ્રષ્ટિ પડવાનો હેતુ શું છે? કોઈ જરૂર નથી ત્યાં દ્રષ્ટિ નાખવાની. દ્રષ્ટિ પડે સ્ત્રીઓ તરફ, તારા મનમાં ખટકો થાય કે ત્યાં જોવાનો હેતુ શું છે? જોવાની જરૂર જ નથી. પણ અંદર એ બતાવ ખટકો, એ ખટકો કે જોવાનો હેતુ શું છે? તો એ શું કહેવાય? એવું બહુ રહ્યા કરે કે શું હેતુ છે? વઢું એને તારો હેતુ મને કહી દે. એવી પ્રોસિજર ચાલે અત્યારે. તો આગળ શું કરવું છે? બદમાશી નો હેતુ છે તો મારવો જોઈએ વગેરે. આપડે જાણી જઈએ કે આનો બદમાશી નો હેતુ છે તો આપડે શું મારવો હોય ને? ના, કઈ દેવાનું કે રાખવાનું. બરાબર. ઢીલો ઢબ થઈ જાય ત્રણ દાવામાં ઢીલો, પછી એને કોઈ કે છે કે લે ભાઈ તમને રહેવો નિરાત નહી કે ના માર બરાબર છે. દાદા મારી ભૂલ થતી હવે કેજો, મને જે લાગે છે હું કહું છું. કોઈના પાર કરી દે. ચાલીસ થયા પછી બહુ મુશ્કેલ નહીં. ચાલીસ થયા પછી મુશ્કેલી નહીં, બહુ નહીં. શક્તિઓ સારી, ભૂતકાળની શક્તિ ઓછી થાય એટલે ભૂતકાળની શક્તિ. બીજા કારણ બધા બીજા કારણ ખોરાક તો મેં ઘણો કંટો કે ખાવાનું બધું જઈને ખોરાક માં ઘણો કંટ્રોલ કર્યો. જઈને છે ખોરાક માં ખોરાક તો લાંબો એવું જોયા આ વસ્તુ મારાથી નહીં થતું. તો આ જયમેશ નું પરિણામ ના આવ્યું. વાંકો એટલે શું? ડિસિઝન નથી એને. સંજોગ આ વસાર વિચારો આવે છે ને, સંજોગ ભેગો નથી થયો તો ના આવે. વિચાર માં આપડે તન્મયાકાર ના થઈએ તો કર્યો છે કે ઘણી વખત વિચારો આવે તો એમાં ભળવું નહીં, પછી તરત જતા રહે એટલે બગડી ક્યાં હોય નહી. ના બગડી જીત્યો જતા રહે કુવારા પૈણ એટલો ભરેલો માલ નીકળ્યો કેવાય. નીકળ્યો કેવાય મારે કરો સમજે. જવા દીધેલા બે ત્રણ વખત એટલે આ અનુભવ થયો. નિકાલ જવા નતા દીધાતા સુધી અનુભવ નતો થતો. કોઈ સ્ત્રી નાવા બેઠી હોય તો હું જોઈ આવું. અમારે એક મકાન હતું સામે, એમાં એ લોકોને બાથરૂમ નતું અગાસી માં નાય, તો હું છાન ફોટો યાદ કરો. હા કરો. ખરો કૂતરા જેવું દેખાય. હા દાદા કૂતરા જેવું જ દેખાય. હા મને એક્ઝેક્ટ ખ્યાલ ના, શું કહેવા માંગો છો? મેં દાદા સહજાતિ વિષય બહુ ભોગવેલો, સહજાતિ એક કેવું ભૂત બાજ્યું નાની ઉંમર માં નાના છોકરા ને વાર્તા કહું, વાર્તા કહેવા માટે બોલાવું ને પછી બધું કપટ કરું નાના છોકરાઓને. આ તો જ્ઞાન પહેલા ની વાત છે દાદા, નાનપણ માં. હવે તો બિલકુલ નહીં. તમારી આગળ જ થાય, ગીત આગળ ના થાય. દાદા ને લીધી બરાબર તમારો આઈડિયા બરાબર છે. દરેક વસ્તુ લોભ તોડે નહી, આ તોડે મોહ તોડે નહી. આ મોહ કેવાય, લોભ કેવાય, આ મોહ કેવાય. બધા જીવન ઈચ્છા લોભ કેવાય. મોક્ષ ની એક એવી પરીક્ષા છે કે જેમાં 100-100% માર્ક જોઈએ અને કોઈ ની લાગવગ ના ચાલે. જ્ઞાની ની લાગવગ ચાલે ને કે જ્ઞાની બધે લાગુ છે. બુદ્ધિ થી સમજાવે એટલે ગઈકાલે મને બગડી એવું બોલેલો નહીં, અસર થાય મને બોલી બગડ્યું એટલે અસર જ થઈ જાય મને, એટલે આ મારું સ્વરૂપ નહીં એમ કહ્યું ઠંડું મારું નામ કહ્યું એટલે છૂટું કરું, કારણ તમારું એ તમને આપ્યું છે ને એમ પાડું એ જુદું રાખે. આ ફરી મેં કહી દેતો કે ભાઈ મારું નહી, બસ એક જ વાત કરે છૂટું. અમારે તો બે બગડે તો મળવા ના દઈએ. શરીર બગડ્યું હોય ને તો દવાથી ચાલે, પણ બીજી મૂંઝવણ છે ને એટલે પછી બીજી પેલી આજુબાજુ સામાજિક પરિસ્થિતિ જે સામાજિક કરવું શું કરવું. મેં એ જ કહ્યું કે દાદાજી નું જે ગાળો ખાવ પથરા ખાવ માર ખાવ તો મુક્ત જવાય જલ્દી. સમાજ જેટલો હમો થાય ને એટલી શક્તિ માં પ્રગટ થાય. શું થાય? હમા થયેલા તે જ પ્રગટ થયેલા, બીજા બધા સાધુઓ કઈ હમા થયા વગર ના થાય એમને મત બધા. મને કે બઉ દબાણ થાય કે સાધુ પડું છોડવું પડે કે પરિસ્થિતિ એવી થાય કે એવું છે. એમણે મને ગઈકાલે કહ્યું સાધુ પણ થોડું પડે શું કરે, આપડે કઈક વધારે એવું પગલું ભરવા જઈએ કોઈ તો આ લોકો તો કે આપડે સાધુ પણ છોડાઈ દે. કેવા છે આ લોકો કે આપણું સાધુ પણ છોડવું પડે કે એવી પરિસ્થિતિ કરે? આ તો માણસો એવા છે કે કરે આપડે કામ બદલી કામ બદલીએ. મેં કીધું આપડે જાણે કે એક માણસ રાશિ થઈ ગયા છે પાસે બદલી નાખીએ. એ તો હોય દુનિયા બધે હોય. સામાજિક પ્રશ્ન બીજી બધી વાત તમને ખબર, મને દેખાવી મેં તમને કીધું કે આપણો આશય સારો છે. ત્યાગી ને શું કરવા, ગ્રહસ્થિન કશું કરી શીખતા રહે છે. લોકો હાથમાં સત્તા શું છે? કર્મ સત્તા છે તે આપડે હિસાબ હશે તો જ એ કરી દેવાનો છે, ને હિસાબ નહીં હોય તો કોઈ નામ જ ના દે ને. હિસાબ હોય તો જ નામ દે. હિસાબ હિસાબ વાળા નામ દઈ ગયા, ફરી બીજું કોઈ બાકી રહ્યું નહીં, પછી ખાતા વાળા લઈ ગયા. મને અંગત કે કઈ વાંધો નથી, મને અંગત વાંધો નથી કે જ્યાં રહું છું એટલે જોવું પડે ને આપણે. કે બંધવાની વાતો કરે છે આપડે તો આપણું મન બગડું નથી આપણને રાખે ઉપાય. અનહમજન રીતે મહાવીર પર રાખજે કરતા અમારે આમાં બધા બહુ થાય. ધીના થાય કઈ તારી મારે મત હોય. આપણા હિસાબ સિવાય કોઈ કશું કરવાનો નથી એ નક્કી. પછી ભાગળ શું અનંત શક્તિ વાળા બોલે તો શક્તિ પાવર અનંત છે આત્માને. પંચોતેર ની ઉજવણી પછી આગળ મારો પંચોતેર જીવાતો છે. એ બધી વિષયની જીવાતો જ છે, જે યોનિમાં જન્મે એની જ ઈચ્છા, આના જેવો અભાગ્ય કોણ? દાદા જે યોનિમાં જન્મ લીધો અને એની જ ઈચ્છા, આના જેવો નાલાયક કોણ? ઉડી ગયું દાદા, તમારે આપની કૃપાથી દાદા. ના બિલકુલ નહી. હવે તો દાદા કશો વાંધો નહી, કોઈ વાંધો નહી, હાથ કાપી નતો વાંધો નહી. શંકર ભગવાને બધા મોટા મોકલાય. શું મોકલાય દાદા? જેને આવવું હોય ત્યારે કોને ના આવવું હોય દાદા? કોને ના આવવું હોય? એ તો દાદા પાસ કરશે ને. આગમે છે કે તે ગમે છે, બે નક્કી કરે છે ને. પણ દાદા બધાને હવે તમારા મહાત્માઓને તો બધાને ગમે ને, આપના મહાત્માઓને? ના, બંગલા ગમે, મકાનો ગમે, કે ધંધા ગમે છે, કે ગમે છે, એવું નક્કી કરે બે માંથી એક. એ ચંદ્રકાંતભાઈ તો છે જ ને દાદાજી, ચંદ્રકાંતભાઈ તો છે જ, એમને અહીં કઈ હવે ગમતું નથી. ચંદ્રકાંતભાઈ આપણા બે વર્ષ પછી એમ કે છે મારો જ પરિણામ છે તો એવું નહી થાય લાગે. ના એવું લાગે નહીં, પણ આ તો કર્મ ના ઉદય છે. પરાક્રમ કરી તો જતું રહે ને કર્મ? પરાક્રમ કરે તો, પણ પરાક્રમ કાચો પડી જાય તો દાદા મારે તો તમને સાનિધ્યમાં રહેવાનું છે. બરોબર, દાદા તમને છોડવાનું નથી, જ્યાં હશે તો આપશે આવી જવાનો. હલો શું નહીં, હલો સાનિધ્યમાં રહી ગયું. શું કરના ઉદય હોય, આપડે આપડે તો સ્ટ્રોંગ રહીએ તો કશું નામ નહીં લે. આ જ્ઞાન મળ્યું છે એટલે સ્ટ્રોંગ રહેવાય, નહીં તો ના રહેવાય. ચેતતા રહેવાનું હરી બાબત. દાદા હવે તો ઉંમર થઈ, હવે ક્યાં? એ તો અત્યારે ઉંમર થઈ છે, કરના ઉદય અત્યારે ઉંમર ખલાસ થઈ જાય. મને ખબર દાદા અમેરિકા જાય અને અમેરિકામાં તો ચાન્સ લાગે દાદા ની જોડે સાહેબ ની જોડે રહેવાનું હોય તો તમને કશું અસર ના થાય બીજી અવધી. પણ આ બીજા ઘણું અસર થાય. દાદા એવું એવું કઈ કરો નહીં કે બધા સાથે સાથે રહીએ, કોઈ આશ્રમ જેવું કે કોઈ જગ્યા એવું કઈ બ્રહ્મચારી બદલી દેલો એવા એવા બધા રહે. બંને બ્રહ્મચર્ય બદલી દીધું અને સંસાર મરે છે. છોકરા ગલાય ખરા, છોકરા વારાય ખરા. પછી આ પ્રાણલાલ ઘેર રહેવાની જરૂર છે. એ બે બ્રહ્મચર્ય બદલી દીધું. દાદા ઉદયકર્મ એવા થાય કે ત્યાં ઉદયકર્મ માં આવે? હોય નહીં બનતા હોય, પણ કોક એવું બની જાય. પણ ભાવ જોઈએ ને આપડે, ઉદયકર્મ હોય પણ ભાવ એટલે હવે પુરુષાર્થ જોઈએ. પુરુષ થયો ને, પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ નિશ્ચય, પુરુષાર્થ નિશ્ચય. મોટી ઉંમર ના મન આપવું પડે તો નાના છોકરા ને જોઈ ને. તારો છે, તારો મન નો ખોરાક શું છે? અત્યારે ચરણવિધિ આ બોલું છું. ચરણવિધિ બોલું છું. પછી આ નવ કર્મ બોલું છું. રાખો દાદા શું પણ સારું આપે છે મારું બધું વ્યવસ્થિત છે, મને એનો ખોરાક તો આપો. પણ મન હજુ બીજું ધારા નહી કરતો, બહુ ઓછું થઈ ગયું. પેલા થતું હવે જ્ઞાન લીધા પછી ઘણું ઓછું થઈ ગયું. પછી એમ લાગે કે મારો સૂત્ર નંબર નથી. તમે કયા હતા? કયું આપતા સૂત્ર માં છે દાદા? વાંચ્યો છે એટલે ખુલાસો જોયો. લોકો દૈતા દેશમાં પડ્યા છે, અદ્વૈત હોય નઈ ને કોઈ તને માની બેઠા. આ પ્રતિ નું ચેસન આવ્યું તે સાચું, પ્રતિ બેઠી આપણને શુદ્ધાત્મા છે, પ્રતિ બેઠી એ સ્ટેશન થી હાચ્યું. બીજા બધા સ્ટેશન આગળ કાચવા બધા માની લીધેલો. અદ્વૈત સ્ટેશન પછી શબ્દ, શબ્દ આત્મા, શબ્દ આત્મા શું કામ લાગે? શબ્દ શબ્દ શું એટલે શબ્દ નું ટેશન કામ લાગે, પ્રતિ નું ટેશન કામ લાગે. પ્રતિ બેસે એટલે લક્ષ બેસી જાય, અને લક્ષ બેસે એટલે અનુભવ થાય. બસ સમજાઈ ગયું ને તમે? બાકી દ્વૈત ને અદ્વૈત, આ દ્વૈત છે ને કે છે આ લોકો કે જઈને એમ કે છે કે આ કર્મ ને કર્મ ના ઉદય છે ને હું છું, આત્મા છે ને કર્મ ના ઉદય છે. આ લોકો શું કે છે વેદાંત કે ના કર્મ ઉદય કે છે ને તે આત્મા જ છે બધો. તો એ પાસેથી જયારે મંદિર માં જતો હોય તો વિસ્તારથી મંદિર માં જતો જયારે આત્મા છે ત્યારે આત્મા છે તો આનંદ હોય, પછી ચિંતા શાંત થાય છે ને દુઃખ શાંત થાય છે. એ ખોટી માન્યતા હતી અદ્વૈત એવું હતું છે. એકદમ બધું પદ્ધતર હોય એટલે આપડે દ્વૈત ના કહ્યું આત્માને, અદ્વૈત ના કહ્યું દ્વૈતા. દ્વૈત એટલે દેહ ની અપેક્ષા છે અને અદ્વૈત આત્મા ની અપેક્ષા છે. એટલે તમારે તો આવું બધું વાંચ્યા લોકો બધા આવડી છે. તો કૃપા કરીને આમ જણા કરા પાપ કરે શું ભાવે શું ભાવે એ જોવાના. પણ એનું મૂવ્યું ક્યાં છે? ક્યાંથી ખબર પડે દાદા? એ તો ક્યાંથી ખબર પડે?